અભી 7-8 સાલ કે બાદ આપણને મિલેંગે જરૂર યે ગલતી આઈતી હૈ કે સબ બોલતે હૈ કે ગલતી આપણે દેખાના ચાહીએ આપણે કો શ્રદ્ધામાં આના ચાહીએ બુદ્ધિમાં સમજના બુદ્ધિ કે સમજમાં આના ચાહીએ કેટલા દ્રશ્ય એસા હોતા હૈ કે આંખે નહીં દેખા સકતા બુદ્ધિ સે દેખા સકતા હૈ સમજ ગયા તો દ્રશ્ય નહીં આયા યે વાત કહી થઈ આપકો પ્રાપ્ત હુઈ જૈસા આપ કહેતે મેં સિવાય ઇસકે કે મેં ઇસકો માન લઉં મેં ઇસકે બુદ્ધિમત આના છે ને તો સચ્ચી વાત હૈ બુદ્ધિમત આપણી બુદ્ધિમત હોના છે ને બુદ્ધિ અભી કબૂલ નહીં કરતી નહીં હા બુદ્ધિ નહીં કરતી આપ ભી લે લીજીએ જ્ઞાન કભી તો આપકો ભી અનુભવ હો જાયેગા નહીં વો અનુભવ કે લીએ તો આજ આયા હું વો અનુભવ કે લીએ તો આજ આયા લેકિન આપકો દેખતી હુએ મુજે એસા માલૂમ પડતા હૈ કે મેં બહોત લેટ આ ગયા ગાડી મિલ ગઈ લેકિન વો આગ્રા કનેક્શન ચુક ગયા ના મનમાળ કે બાદ કા ગાડી સબ જગ પર ચલતા હૈ જ્ઞાન ચલતા હૈ રિલેટિવ જ્ઞાન ચલતા હૈ રિલેટિવ સમજ ગયા ફળ વો જ્ઞાન કેસા હૈ ક્રિયાકારી નહીં હૈ આપકો કરના પડતા હૈ ક્યા કરતા હૈ આપને જ્ઞાન સુના ફર આપકો કરના પડતા હૈ આપકો ઓર હમ જો ઇસે જ્ઞાન મિલતા હૈ વો રિયલ હૈ આપ તો કુછ નહીં કરને કા વો જ્ઞાન હી કામ કરતા રહા આ સમજ ગયા તો નહીં બિલકુલ તમે આ બચ્ચા ક્યાં કરેગા બચ્ચા ક્યાં કરેગા વો જ્ઞાન હી લીએ વો હી કામ કર રહે હૈ ઓર જાગ્રત હૈ કૈસા જાગ્રત હૈ હર સેકન્ડ જાગ્રત હૈ હર સેકન્ડ જાગ્રત હૈ આપ સમજે ને પણ આપ કુછ ભી જાગ્રત નહીં હૈ આપ જાગ્રત ક્યાં કિધર હૈ આપકા સબ્જેક્ટ મેં આપકા સબ્જેક્ટ ક્યાં હૈ એક્ઝિસ્ટન્સ હૈ ઉધર હી જાગ્રત હૈ ઓર આપના ઘર કે અંદર થોડા જાગ્રત હૈ દૂસરા કોઈ બાબત કી જાગ્રત કે આપકો પાસ નહીં હૈ આપ સમજે ને ઓર ઇસકો જો જાગ્રત હૈ વો 360 ડિગ્રી હૈ આપકો ઓ એક્ઝિસ્ટન્સ કી ડિગ્રી કી મેં હૈ ઓર ઘર કી ડિગ્રી મેં હૈ સબ ડિગ્રી મેં નહીં હૈ ઓર ઇસકો પૂરા નહીં પહેલે જ્ઞાન કૈસા ચાહીએ 360 ડિગ્રી કો પૂરા જાગૃતિ હો જાય એસા જ્ઞાન ઓર એક ક્રિયાકારી હોતા હૈ ફિર કભી તકલીફ નહીં કોઈ જબ નહીં આસે ને અને આપને લીએ દૂસરી ભી તકલીફ ચલી જાતી થી અપની ચલી વો બચ્ચા હૈ આપકા દૂસરી ચલી વો આપકા જો એ જો બોલ પતા નહીં લગતા હૈ બંધ નહીં કર સકતા હૈ બચ્ચા હૈ સમજ ગયા ને મગર કિતના સાલ હુઆ હૈ જ્ઞાન લીએ 8 સાલ હો ગયે હે 8 સાલ હો ગયે કભી ચિંતા હુઆ કોઈ દિન કભી દુખ ચિંતા કંટાળા કોઈ નો વરી અભી હે એસા કરતો હૈ નો વરી સત્તર કુછ નહીં હરી જે નહીં પર આપ એસા કરે તો 3 રોજ ખાના નહીં પાવેગા હમકો ગયા હમકો કિયા હમકો કિયા હમકો કિયા ઓર ખાને કે વખત યાદ આ જાય આગી તો ફિર આજી બાત સમજમાં આવે ને એસી બાતે તો સમજના ચાહીએ અપના અપના વિજ્ઞાન હૈ અપના ઇન્ડિયન્સ કા ક્યા હૈ અપના અપના વિજ્ઞાન હૈ તો વિજ્ઞાન નહીં જાને ફિર અપને કુછ કિતના એમ એ કિયા થા કે બી એ કિયા થા જી મેટ્રિક હુઆ થા તો ભી ઇસી પોસ્ટ પે આતા થા આજકલ એસા હી હૈ હમારે હાથ કે નીચે જિસકો હમને ક્લાર્ક બોલ કે અપોઇન્ટ કિયા वो आज हमारे साथ का होकर बैठ गया ऐसा और हम जहाँ के वहीं है वो कलयुग का कलयुग की बात है सच्ची बात नहीं है अब सच्ची है नहीं सच्ची तो दिख रही है अभी तो सच्ची दिख रही है वो बहुत मजे में बात बराबर तो हम यही बोलते हैं कि हम इतना पढ़ लिख के बेकार हो गए व्यर्थ माता पिता को जो है ऋण दिया हमने खर्चा कराया वही उस वक्त क्लार्क हो जाते तो आज भी हो जाते थे असिस्टेंट का वो भी हमने जिसको क्लार्क बोल के अपॉइंट किया वो हमारे साथ जो आदमी दुख से मुक्त है निरंतर मुक्त है वहाँ अपने बैठेगा तो भी मुक्ति हो जाएगा थोड़ा थोड़ा हम उसको हम मेरा कहना कुछ नहीं है मेरी मुक्ति तो मैं कैसी भी करूँगा उसको दुख मुक्त करना है कैसे क्योंकि दूसरे उसकी तरफ जो है दया से देखे करुणा से देखे ये मुझे बर्दाश्त नहीं तो पिछले जन्म का कर्म से ऐसा हुआ है वो तो दिखता नहीं कर्म तो भोगना ही पड़ता है नहीं कर्म तो भोगना पड़ता है मगर इसमें कुछ ज्ञानी कुछ दवा डाल सकता है समझे वही कुछ कर सकता है थोड़ा कुछ ज्यादा तो नहीं क्योंकि ठीक है चमत्कार नहीं वही वही कहा कि मैं चमत्कार तो नहीं चाहता मैं क्या चाहता हूँ वो खाली जो है ब्लेसिंग और सहन करने की शक्ति और कोई चीज नहीं आशीर्वाद देता है मैं बाकी और कोई चीज नहीं चाहता कि मुझे मालूम है कि इसमें कोई चमत्कार के लिए गुंजाइश ही नहीं और वो चमत्कार की भावना से जो है मैं हाजिर भी नहीं हुआ क्योंकि मैं जानता हूँ कि ये चमत्कार वगैरह ये टेम्पररी थी कृष्णमूर्ति क्या बोलता है अरे अवेयरनेस क्या बोलता है अवेयरनेस तो अवेयरनेस तो कृष्णमूर्ति का जो फॉलोअर्स है तो हमको ऐसा बोलता है कि हमारा कृष्णमूर्ति अवेयरनेस बोलता है मैंने बोल दिया कि कृष्णमूर्ति तो बहुत अच्छा आदमी है बहुत पवित्र आदमी है मगर इंडिया में बोलने की जरूरत नहीं अवेयरनेस की बात इंडिया ने कहा लोग अवेयरनेस में है अलर्टनेस में है वो फॉरेन में जाके बोलो अवेयर नहीं है वहाँ कितने बोलो मैं बोलता हूँ फॉरेन फॉरेन हाँ इनकी बात फॉरेन के लिए है इधर के लिए नहीं वो इधर के लिए तो किसी न किसी स्वरूप में जो है यहाँ तो ऐसा है कि किसी न किसी स्वरूप में यहाँ अवेयरनेस है हर एक के पास किसी न किसी स्वरूप में कोई ना ज्यादा डिग्री में कोई ना कोई स्वरूप है इन लोगों पास तो अवेयरनेस है कैसे अवेयरनेस भी है अकेला अवेयर नहीं डिवेयर भी है और अलर्ट भी है आप आपके आपकी ऑफिस में जाके पहले कितना अलर्ट से रहता है अलर्ट नहीं रहता है अलर्टनेस भी है आप समझे नहीं वो फॉरेन में जाने गए इधर इतनी जागृति है मगर वो जागृति कैसी है सब्जेक्टिव है कैसी है हाँ एक्सपर्ट अपनी लाइन का 360 डिग्री का नहीं है तो हम यही बोलता है कि 360 डिग्री का अवेयरनेस आ जाए तो फिर एग्जैक्टनेस होता है क्या होता है एग्जैक्ट वो अलर्टनेस के ऊपर एग्जैक्टनेस है तो उसके आगे कुछ नहीं करना एग्जैक्टनेस आगे अभी 53 साल हो गए आपको और रिटायर होने के लिए कितना दस नहीं वो तो हमारे पिताजी के जमाने से चलते आया है सब मिल जाता है कभी कोई चीज की कमी नहीं पड़ी और कभी कोई ज्यादा नहीं बराबर ज्यादा नहीं हुई चीज का हमने इच्छा नहीं किया है मगर सब की हमारे पिछली की है सब चीज हमको कोई चीज की जरूरत नहीं वो भी करके देखा दादाजी मैं कि कोई चीज की इच्छा नहीं करना तो वो खुद को कुछ चले आवे वो भी नहीं आता इसलिए इसलिए कुछ होना चाहिए और क्रेडिट कार्ड में कुछ होना चाहिए आता हूँ क्या नहीं तो हम इच्छा नहीं करता यदि आता है तो हमारी क्रेडिट कार्ड कितनी बड़ी होगी वो मान लिया मैं हमारी इच्छा करने पर भी कोई चीज नहीं आती इच्छा नहीं करने पर भी नहीं आती हाँ। अरे हमने हमको इच्छा करने वाले को क्या बोलता है शास्त्र वो इसको भिखारी बोलता है क्या बोलता है भिखारी बेगर बेगर बेगर तो તો કિતને આદમી પૈસે કા ભિખારી હૈ, કિતને આદમી વિષય કા ભિખારી હૈ, સ્ત્રી વિષય કા ભિખારી હૈ, કિતને આદમી માન કા ભિખારી હૈ, કિતના આદમી કીર્તિ કા ભિખારી હૈ, કિતના આદમી દેરે બાંધને કા મકા મંદિર બાંધને કા ભિખારી હૈ. સબ ભીખ ભીખ ભીખ હૈ. હમને પુસ્તકમાં લિખા હૈ હમકો ભીખ નહીં, તો હમનો આખા વર્લ્ડ કા હમારી પાસ લગામ હૈ. હમકો ભીખ નહીં, કોઈ ચીજ કી જરૂર નહીં. આ સમજે. ઓર જીસકો ભીખ નહીં હૈ વો ઇસકો વહી વો પદ મિલ જાતા હૈ. જીસ જો પદ હમકો મિલા હૈ વો પદ આપકો ભી મિલ સકતા હૈ. મતલબ ભીખ વાલે કો નહીં દેતા હૈ. સબસે સમજ મેં આયા. ભીખ વાલે કો તો નહીં મિલતા હૈ. મેરા કહેના વહી હૈ ના કે ભીખ વાલે કો તો નહીં મિલતા, યે મેં માન લિયા. ભીખ નહીં ભી માંગે તો નહીં મિલા હમકો. નહીં માંગને પર ભી નહીં મિલા હમકો. આપ આપ ઇસકે અભી ગ્રેટ ભાઈ નહીં હૈ ના. ગ્રેટ ભાઈ નહીં આપ હૈ ક્યા? તો પહેલે સબ ગ્રેટ ભાઈ છે. તો જીતની ગ્રેટ ભાઈ રે ઇતના તો આપકો કોઈ તકલીફ નહીં હૈ. નહીં તો કિતના કિતના બ્રાહ્મણ 400-500 રૂપિયામાં ખરીદ કરતા હૈ, કોઈ તકલીફ થતા હૈ? આપકો કોઈ તકલીફ નહીં? વૈસે કોઈ તકલીફ નહીં. હમ હૈ બહુ સમાધાની, તકલીફ ના તો હમ અપના જો હૈ પહેલે કા જો સ્ટેન્ડર્ડ થા વહી સ્ટેન્ડર્ડ રખે બડા હૈ. નહીં તકલીફ નહીં હૈ. ઓર આપ કોઈ 1000 રૂપિયા દેને કો આવો તો ભી લેતા નહીં. તો કિતની બધી હૈ વો ભીખ નહીં હૈ ના? ભીખ નહીં તો ક્યા હૈ? ભીખ વાલા તો લે લેતા હૈ. બરાબર હૈ. વો તો મેં માન લિયા. કોઈ ચીજ કી ભીખ માંગને કી કભી ખાયશ નહીં હુઈ. ભીખ નહીં. લેકિન યે બચ્ચે કે વાસ્તે ભીખ માંગના પડ રહા હૈ. હા, બચ્ચે કે લિયે ભીખ માંગના હૈ. બસ ખતમ. કોઈ બચ્ચે કે લિયે ભીખ માંગના બસ ઉતના હી હૈ. ઓર બરાબર હૈ. હમકો યે પ્રસંગ ભગવાન ને ક્યું લાયા યે હમારી સમજ મે નહીં આયા. કે આ પ્રસંગ ભગવાન ને મારા ઉપર કેમ આવ્યો એ મને સમજાતું નથી. દેખો ને, એ દુનિયામાં સબ સબ સબ જાત કા આદમી હૈ. કેટલી જાત કા? સબ જાત. હા, મગર તુમ્હારા રાગ દ્વેષ ફિકર હૈ, ઇસસે તુમ્હારા સંબંધ હોતા હૈ. ક્યા હૈ રાગ દ્વેષ? રાગ દ્વેષ સમજ. હા, અટેચમેન્ટ ડિટેચમેન્ટ. કોઈ અચ્છા આદમી કે સાથ રાગ કરતા હૈ તો ઉસકા સંબંધ હોતા હૈ, ઓર બુરા આદમી કે સાથ દ્વેષ કરતા હૈ ઇસકા ભી સંબંધ હો જાતા હૈ. ક્યા હોતા હૈ? દ્વેષ કિયા માટે સંબંધ તુમ્હારે યહાં આ જા ગયા હૈ, ઓર રાગ કિયા તો તુમ્હારે યહાં આ જા ગયા. સમજ ગયા નહીં? ઓર ઉસને ક્યા કિયા લા વો લડકે કા? પ્રોટેક્શન કિયા લા. ક્યા આગે કે જન્મ મેં ઉસકો કોઈ તકલીફ આયા તો દૂસરા લોગ એસા કરતા હૈ ઉસકો તો ઉસકો કોઈ પીછા નહીં થા, મગર પ્રોટેક્શન કે લિયા હૈ. ક્યા કે? પ્રોટેક્શન કે લિયા હૈ. હા, એસા નહીં કરું ઇસકો હમ, હમારી જિંદગી જાયેગા મગર ઉસકો બચાયેગા. તો ઉસને અપને કે સાથ તકલીફ વો હિસાબ હો ગયા, જોઈન હો ગયા. બસ દૂસરા કોઈ નહીં. બોલને દે દે દે ઉપાય. ये बज तो बजाते हैं, सिर्फ शक्ति चाहते हैं उसके लिए, और कोई चीज नहीं. ये फरज तो बजाइए छे, पण एना माटे शक्ति मांगिए छे बस, बीजू काही. हां, बराबर बराबर, ठीक बात है. वो शक्ति मांगना ही चाहिए, क्योंकि फरज बजाना ही चाहिए. इसे छोड़ देना नहीं, आपने पकड़ लिया, आपने हाथ दिया है, तो फिर छोड़ने का अपना काम है. इंडियन कल्चर है क्या? अपना काम नहीं. मैं डाइवोर्स भी नहीं दे सकता है औरत को, समझ गए ना? इंडियन कल्चर है. जय सच्चिदानंद. सच्चिदानंद, जो कोई एक्सपीरियंस हुआ है वो सब बता दिया है. एवरी मिनट कही गई चौपड़ी लाल निमित्त अब કરતા હમ કોઈ ચીજ કા નહીં, સબ નિમિત્ત હૈ. તો સબકો આપકો क्यों आने पर जस वाला है, क्या है जस वाला? अच्छा होने का हो है तो हम दुआ हमारे पास आ जाता है, अच्छा होने का हो तो फिर हमारे पास आ जाता है, फायदा ही होता है, ऐसा हमारा जस है। हम कुछ नहीं करते है, बराबर है कि कोई चीज अच्छी होने वाली है जब प्रेरणा हो गई आपके पास आने की। हमारे पास 25,000 आदमी आता है, मगर ऐसा है जिनको अच्छा होने वाला है वही आता है। हाँ वही आता है, ये जो दिखाता है ना वो एम पटेल है। कौन है? एम पटेल। एम पटेल जी, मगर आज एम पटेल तो पब्लिक ट्रस्ट में चले गए। क्या हो गया? पब्लिक ट्रस्ट में, क्योंकि बॉडी का मालिक मैं नहीं हूँ, माइंड का मालिक नहीं हूँ, सीट का मालिक मैं नहीं हूँ, 20 साल से नहीं, 1958 से। तो ये पब्लिक ट्रस्ट में हो गया अभी, समझ गया नहीं? और जो दादा भगवान है नहीं, तो हम आखा दिन दादा भगवान रह सकता नहीं, आप समझ गए नहीं? कोई कोई टाइम टाइम हमारे पटेल होना पड़ता है, समझ में आया? तो हमारा भी बोलना पड़ता है, दादा भगवान को नमस्कार करता हूँ, हमारे भी ऐसा बोलना पड़ता है। क्या बोलता है दादा भगवान? हाँ, कभी एक हो जाता है फिर नहीं कुछ बोलना पड़ता है, फिर छूटा हो जाता है फिर हमारे भी बोलना पड़ता है। वो दादा भगवान अंदर है, वो 14 लोग का नाथ है, और दादा भगवान का नाम लिया क्या अपना काम बहुत सफल हो जाता है, समझे नहीं? तो आज जाके 1 घंटा दो बराबर दादा भगवान को नमस्कार करता हूँ, हो गया नहीं? कुछ आज 1 दिन तो करो, कुछ हो गया नहीं? आज 1 घंटा करो, हमने बताया, रास्ता बता दिया, हम भी बोलता है कि दादा भगवान को नमस्कार, दादा भगवान कि भाई आगे के जन्म में मिलेगा, ऐसी नहीं अभी ही फल में मिला तू अभी ना, हमको कैश मिलता है, आपको बता देता है कि भाई कैश मिलता है हमको, आप भी कब कैश ले लो, वो सबने ले लिया है, ऐसा 25,000 आदमी है, ये सच्ची बात है। और इसके लिए उसका શું આપણે કહીએ છીએ પેલું આનો બહાર પ્રોપેગન્ડા ને? હા, એ તો કોઈ પ્રોપેગન્ડા નહીં, પબ્લિસિટી નહીં, પબ્લિસિટી હૈ, ઇસકે પ્રોપેગન્ડા નહીં હોના ચાહીએ, ક્યું કે સબકે લિયે નહીં હૈ, કોઈ બડે ભક્ત કરી લોગ હમકો મિલને કો આતા હૈ, ઇસકે લિયે સબકે લિયે નહીં હૈ। और जिसका भाग में हो जाए तो भगवान उसको भेज देता है। और हम भी ऐसा ही नहीं विचार है कि वो नहीं आना चाहिए, सब आओ, लेकिन उसको बुद्धि होना आने की। मगर पेपर में नहीं लिखेंगे तो दादा भगवान को ऐसा करता है, ऐसा पेपर में नहीं लिखे, समझे? आपने वो कैश बैंक है, यदि यहाँ से 1 घंटा कर दो तो फिर देखो, तो सच्चा राम भी भगवान है, कृष्ण भी भगवान है, आओ गाओ भेद हो गया क्या? वो दवा लेती दवा मेडिसिन एक्सपायरी डेट आ गई, आउट ऑफ डेट हो जाती है, एक्सपायरी डेट हो गया। तो जिसको आज कैश नहीं मिले तो आगे ले जाएगा, आउट ऑफ डेट की तो लगाओ, मगर जिसको ये मिले तो कोई गहरी कैसे होना चाहिए, आप समझ गए? और आपकी भी अंदर भगवान ही नहीं, दादा भगवान आपका यहाँ प्रकट नहीं हुआ, इधर प्रकट हो गया है। क्या हो गया है? इधर प्रकट हो गया है, 20 साल से प्रकट हो गया है, सुरत सुरत का स्टेशन पे हमको लाइट लाइट लाइट लाइट हो गया, तो हम सब ऐसा लाइट नहीं, वो ज्योति स्वरूप होता है। क्या ज्योति स्वरूप? पीछे सब हमको बता दिया सबको, और 1 घंटे में ऐसा सब तकलीफ कभी आखिर नहीं मिल सकती है, आशीर्वाद भगवान कुछ सब कुछ कर सकता है, हम नहीं कुछ कर सकता है, समझे नहीं? 1 घंटा करना आज होगा, नहीं हो कैसे करेंगे? नहीं होगा, मुझे आदर करेंगे, यानी वो ભગવાન શું કે છે કે ચારે આમ અતા કે છે ત્યાં પાંચ કેમ કર્યા પાર્થ ના થાય ભગવાન ના ખતમ ચારે આમ હતા અને પાંચ કેમ કર્યા કે કોણ કે છે પાર્થનાથ ભગવાન ના શિષ્યો એમને જે પાર્ટી પર આવેલા ને એ કેટલા વર્ષ થયેલા પાર્થનાથ અને એને બે અઢીસો વર્ષના છે અઢીસો વર્ષ તો બહુ તારે દહમી પાઠ કરી બહુ ગયો ને પાર્થનાથ ભગવાન ના શિષ્યો શું કહ્યું ભગવાન ને પછી ભગવાને શું કીધું અમારો હિસાબ પૂછે છે ભગવાન ની પાસે હિસાબ પૂછવા ના દે તેની પાસે હિસાબ પૂછવા સીધા તો શું પરમ વિનય થી મૂર્ખ કેવું પાંચ કેમ કર્યા કે ભગવાન ખુલાસો આપ્યો શું કાળ ની વિચિત્રતા છે દુષ્મ કાળ શરૂ થઈ જવાનો છે દુષ્મ કાળ ના જીવો પૂર્વ વિરાધક છે એટલે આ સમજણ નહી પડે માટે બ્રહ્મચર્ય છૂટું પાડી ભગવાન મૂક્યું આ આડા જીવ છે આ વહ માં છે ભગવાન મહાવીર ના શિષ્યો ભગવાન મહાવીર ને પૂછ્યું તમારા શિષ્યો કેવા છે મારા શિષ્યો વાંકા ને જળ માં છે રંગ જડાય પછી માં સાધુ સન્યાસી બધા છે બધા એમ કહ્યું એમ કીધું સાથી એમ કર્યું પેલા તીર્થંકર ના શિષ્યો કેવા હતા સરળ અને જળ હતા ઋષભદેવ ભગવાન ના સરળ હતા કેવા હતા અને આ વાંકા ને જળ પેલા સરળ ને જળ હા પેલા સરળ ને જળ કેવા હતા ઋષભદેવ ભગવાન કહ્યું હોય કે ભાઈ આ નમસ્કાર વિધિ કહું છે એટલે આમ ઉભા થઈને સાસંગ દંડવત પ્રયાગ કર્યા કરે તે ભગવાન કહે છે હું થોડી વાર જઈને બહાર જઈને આવું છું તમે આ કર્યા કરજો ને આ ભગવાન શું કહ્યું થોડી વાર જઈને બહાર આવું છું આપણે કર્યા કરજો હા તો ભગવાન આવ્યા નહી એટલે હવાર થયું થયા કર્યા કરતા બોલ્યા એટલે કર્યા જ કરવા આખી રાત હવાર હતી કરતા ભગવાન આવ્યા હતા હજી કર્યા કરો છો કેવા હતા ભગવાન મહાવીર ના શિષ્ય કેવા છે ભગવાન જાતે કહ્યું પૂછ્યું એ લોકો એ કે ભગવાન તમારા શિષ્યો કેવા હતા મારા શિષ્યો વાંકા ને જળ કે એકાદ બે ચોખ્ખો તક ના એકુય ચોખ્ખો બધા વાંકા ને જળ કે શું કે વાંકા ને જળ એનો અર્થ શું કે છે તારા અર્થ સમજણ પાડું હું તમને મહાવીર કે છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કરો કે છે શું ભગવાન ની હાજરી હું કરતા મહાવીર ની હાથમાં સાષ્ટાંગ બધું પછી ભગવાન કે હું થોડી વાર જઈને આવું છું મહાવીર ભગવાન શું કે હું થોડી વાર જઈને આવું છું, તમે તમારે ત્યાં કર્યા કરજો. શું કે શાસ્ત્રાંગ કર્યા કરજો કે છે. એટલે આ ભગવાન બહાર નીકળ્યા કે તરત ભગવાન કે આવતા સુધી કર્યા કરજો. ભગવાન કહે તરત પણ આ જો કેટલા દયા થાય રાત ના કરે ને આ લોકો. હે વાંકા નું જોડ કે તમે સમજ પડી ને. અરે બે જો ગયે થોડા બધા આવતા દેખા ને ઉભાથી તો કે છે આવવા મળ્યા કે પછી શું થાય કરવા મળે. બોલો કેવા છે. કપટી કપટી કપટી કપટી. હા વાંકા નું જોડ પેલા ને વાત કરી 44 માંથી બે ગયા 22 રહ્યા તેના શિષ્યો કેવા હતા. વિચક્ષણ હતા. કેવા વિચક્ષણ. 22 છે ને વિચક્ષણ. કેવા શૂટ ઓન સાઈડ કરનારા. કેવું બધું બધું કશું નહીં ચડાય ના હોય. બધું બધું કશું ના હોય તો બસ ભણે નહીં. પેલા કેટલું હોય દોષ થયો કે તરત પ્રતિક્રમણ કરવાનું. શૂટ ઓન સાઈડ એટ અ ટાઈમ વિચક્ષણ થયા ને એટલે બધું જાગ્રત કે દોષ થઈ ગયો. તે શું કરે શૂટ ઓન સાઈટ કરે. કેવું શૂટ ઓન સાઈટ. અને આ તો 12 મહિને શૂટ કરે. કોને માર્યો કોને ગુનો કર્યો તો કોને મારી નાખ્યો. ગુનો કોને કર્યો તો અને માર્યો કોને. પછી હોય નહીં માર્યો. શું થયું અને કોને જઈને વિચારી દો ખરું કઈ આવે. એટલે માં વિચારી દઉં કોને કહ્યા કોને કહેવાના તો તે ભગવાન જ નહીં. કોને ગુનો કર્યો છે કોને ભગવાન જ નથી. એમ કે સિચ્યુએશન એવા કે તરત જો ખરાબ કામ કરે જેવું કયું તો જો તરત એનું પ્રાયચી એને પ્રાયચી પ્રતિક્રમણ કરી અને પ્રત્યાખ્યાન આવું કરવાનું કે ભરી ના થવા. શું કહ્યું સમજ પડે ને. એ કઈ 12 મહિના રહ્યા ના જ સમજ પડે ને. અને કોઈ જરા કાચા હોય તો રાયસી ને દેવતી એટલી કેવું. હા તો રાતના આખી રાતના ગુનો થયા હોય હવાને પર સંભાળી બધા ગુના કરે. દિવસ ના થયા હોય તો દિવસ ના આખી પણ 15 દાડા નહી. અને આ તો 12 મહિને હોય તો બોન નથી. પ્રતિક્રમણ કરે તો એકુલ દોષ ઘટે પણ આ તો પ્રતિક્રમણ કરતા જ નથી ને. પ્રતિક્રમણ પડે કેવું. પ્રતિક્રમણ કેવી રીતે કરાય. દોષ ઘટાડે એમાં પ્રતિક્રમણ. જૈનો કરે છે એવું પ્રતિક્રમણ. એ પ્રતિક્રમણ પ્રતિક્રમણ દોષ ઘટવા જોઈએ. દવા કોનું નામ કેવાય. રોગ મટાડે ના. રોગ ને ઓછો કરે કે વધારે. ઓછો કરે. આ રોગ ને વધારે છે તો શું કેવાય. દવા કેવાય. આ તો રોગ ને વધારે પ્રતિક્રમણ રોજ કરે સાધુ એ કરે પણ રોજ રોજ રોગ ને વધે. તમે કેટલા પ્રતિક્રમણ કરો છો. તારે પ્રતિક્રમણ કરવા પડે છે, કેટલા કરું છું? તારે તો ખ્યાલ ના રહે પણ કરવા પડે, ઘણા કરવા પડે. કેટલા? એવું પૂછે છે કે એક પ્રતિક્રમણ એક કલાક નું હોય એમ થાય. તમે શું કરો છો? તમારી જોડે ભૂલ થઈ હોય પણ કઈ નાખે ધોઈ જાય પછી, એટલે દોષ જ ના થાય. બધા કરવાના, એ 5000 માણસો કરે, કેટલાક ના તો 900 થાય. આ પ્રતિકાર નો આ તો માગધી ભાષામાં લખેલું. આપડે પૂછે ક્યાં ગયા હતા, કે દાદાજી પડકાણું કરવા ગયો હતો. શું કે છે એટલે પડકાણું? એટલે શું? કાલે મહારાજ ને પૂછી લાવીશ કે અલા કેટલા વર્ષ થયા હતા? 72 તો થયા કે છે. 72 વર્ષ થયા. કોને પૂછી લાવીશ કે છે? મારા સાહેબ ને. સરભાઈ ને આવી દશા હોય અહી સમજો નહી. હજી હા અહી સમજાય નહી. પ્રતિકોણ શું સમજાય નહી. હા અહી પ્રતિકોણ શું કોઈ સમજાય નહી. એમ તમારે તો બસે બસે થશે રોજ. ક્યાંક બઉ જાગ્રત છો તમે તો, સમજ પડી ને? તો દોષ થાય, બંધ થાય, તાર પાર આવે. આપણા જ્ઞાન આપીએ સર, કેવા થઈ જાય છે? 22 શિક્ષકો જેવા હતા ને એવા થઈ જાય છે. શું થઈ જાય છે? આ તો વાંકા માગધી ભાષાનું પ્રતિકોણ બોલે, પોતે હમસ્તર આપ્યો એ ના સમજે, મહારાજ ના સમજે. અરે પણ શું ગાવ છો ત્યાં? તો પેલો પોપટ બોલે આયા રામ ગયા રામ. અરે મારે પોપટ શું સમજો? અમે ગયો રામ ને આયો રામ માં બોલે એટલું. પોપટ ને ભક્તિ થાય, ભક્તિ ફળ મળે. આ લોકો આ સમજણ માં આ બધા ઊંધું કરી બેઠે. દવા પીએ તો કઈ કરવો? ઓછો મહિનામાં કઈ થોડો ઓછો થવો જોઈએ ના થયો? અને તમારા આનાથી દવો રોજ જો થાય છે ને, ઓછો થાય છે ને. એ નહીં, એમના વાઈફ એ કરતા હશે. અને વાઈફ ને જોડે દોષ થયો હોય તો એ પ્રતિકોણ કરે, વાઈફ ને એમને જોડે દોષ થયો તો એ પ્રતિકોણ કરે. તમારે પ્રતિકોણ કરવા પડે છે. અને તમે તો મહાવીર ના શિષ્ય, રંક જડાય પછી નો મહાવીર નીકળ્યા. આ કઈ બધી કરે કે ભગવાન? અને પેલા કેવા હતા? ભગવાન ગયા એટલે ભાઈ થોડી વાર કર્યું છે પણ મારે કલાક થયો, બે કલાક થયો, તો બેસી જવા કે છે. ના ભગવાન આવતા દવા રૂપી કર્યા કરે. એ જડ કહેવાય ને, સરળ ને જડ. આ મકાન મુવા જડ છે. આપણે સાધુ સાધુ પૂછે, મહારાજ ને પૂછ્યું તું, મહારાજ ભગવાને કશું કહ્યું છે કે શું મન એમને યાદ નથી આવતું, તમે વાંગ જડાય પછી માં કહ્યું છે ને, કહ્યું છે ને ભગવાન કે મારા શિષ્યો બધા વાંખા ને જળ છે, એવું કઈ લાગે છે કોઈ વાંખા ને જળ થઈ ગયા કે એવું બધા થઈ ગયેલું લાગે છે ને દાદા, નથી લાગતું કે છે એટલે હું તારું બોલ ને હું વાંખા જળ થઈ ગયો, હું પાંચરો બંને પેલો તું મરી આ બધા થઈ ગયા છે, મારે બોલવું પડે હું આ પેલો તું મર કે હું બોલ કે હું વાંકો ને જળ થઈ ગયો છું તો અમારે છુટકારો થાય છે, અમારા જેવા અમારી કડક વાતો સી રીતે લોકો પોહાય, બઉ કડક વાતો નહી ભગવાન કેવા શિષ્ય તો હમણાં શિષ્ય કેવાય એમના શિષ્ય કોને વાત કરી હોય ને, ગોણ થાય ક્યાં છે ગોણે ખરાબ લોકો, આ તો મહાવીર ભગવાન ગયા અત્યાર પછી બીજો પિતા ચા બા મંગાવીને હોટલ માં મૂકે તમને લાગે ને મકાન જડ છે કે નહી, તમે જમ્યા છો તો જમ્યા નથી કેમ, મોડું ખાધું તો આજે મોડું તમને વાત ગમી બધી, આમ ચાલો કેમ નહીં કેતા કે આંખા જડ છીએ આપણે, કોણ કબૂલ કરે નહીં ને, કબૂલ કરતો ઉદ્ધાર થઈએ ને, પોતાને કબૂલ કરતો ઉઠારું ને, કબૂલ ક્યાં કરું છું, શું કે છે પોતાની પોતાની ભૂલ ક્યાં કબૂલ કરી છે, આ લોક આવા થઈ ગયા છે એવું કે પોતે ક્યાં કે છે, ના એ એવું કે આ લોક આવા થઈ ગયા છે ને દાદાજી, હા મારા તમે આવું બોલો છો, પેલા પૂછ્યા છે કે લોક આવા થઈ ગયા છે એટલે કોણ અમે ગુનેગાર, મારા ભાષા દેવી બોલો છે તમે ગુનેગાર જ ના બનો, એના સિવાય ના બધા ગુનેગાર, હે જ્ઞાની પુરુષો જૈન માં જન્મેલા નથી, શું છે જન્મ જન્મેલો કે હોય, એ તમને સમજ પડે કપાવ દેશો માં જન્મેલા, શ્રીમદ રાજચંદ્ર શામાં જન્મેલા, શ્રીમદ રાજચંદ્ર ખબર નથી, વૈષ્ણવ તો અમે વૈષ્ણવ તો જન્મ વૈષ્ણવ તો જન્મી અને મહાવીર ના સાધુ છપકારે છે, શું કે છે હા જન્મ્યા વૈષ્ણવ તો ટપકદેવ છપકારે છે ને હારા કરીને, સાધુ એમને જ્ઞાન ની ઈચ્છા છે રાજ્ય ભલે નહી તાર શું કરે, દરિયામ ડૂબી મરાય જ્ઞાન ના મળે તો કે દરિયામ થી ડૂબી મરાય, એનો કઈ દોષ નથી ભોગવે એની ભૂલ છે, એના કરતા પછી દેખી જવું ને તો પછી સાધુ પણ થવું ન જોઈએ, તો પછી સાધુ પણ ન થવું જોઈએ, સાધુ શું સાધુ અહંકાર કરે છે, હું થયો હું એના કર્મ બિચારા કોને બનાવ્યો, કર્મ એટલે આપડા દેવ કહેવાય કે તમારે સાધુ ના થવું છે. મારા શિષ્ય બે પ્રકારના મારા શિષ્ય નિરાગ્રહી શિષ્ય મારા અને સત્યાગ્રહી અમે નિરાગ્રહી છીએ. અમને આગ્રહ થી બધા તમે અમને કહો હું બહુ બહાર અંધારું થઈ ગયું છે એમ તો તમે સાથે કે હું દાદા અથડાવું છે કે હું બધું કહી ખરા ખોટા માટે આગળ હું કઈ દઉં પેલા દુરાગ્રહ એ ના હોય સત્યાગ્રહ એ ના હોય સત્ય નો આગ્રહ એ તમને જેવું દેખાય જેવું દેખાતું હોય આપણે બધું વાગ્યો બોલીને ખાય મને દેખાય તેવું એમ દેખાડો છું મારે તો કલાકો ને કલાક જાય શું કઈ નવું તમે હવે કર્યું અમારો આ શાસ્ત્રો બહાર ની વાત હતી શાસ્ત્રો ની વાત નહીં અમને દેખાય ને બોલ્યો પચ્યું નહીં પતે કેવળ જ્ઞાન ની ઝાંખી થઈ છે યથાર્થ જે ભગવાન મારી પછી નહી એનો અર્થ એ આ પતે નહી કયો દર્શન દે અને પછી જાય તો કેવું જ્ઞાન થાય. કેવું જ્ઞાન માં શું થાય? પછી જાય તો બહાર બધું દેખાય, કેવું જ્ઞાન દેખાય. તમને દેખાતું નથી અમને. આ કેવળ જ્ઞાન છે તેના આધારે અમને કેવળ દર્શન દેખાય. શું દેખાય? કેવળ જ્ઞાન છે તેના આધારે કેવળ દર્શન થાય દેખાય છે. જો આ કેવળ જ્ઞાન પતે તો કેવળ જ્ઞાન દેખાય. પતું નથી ને અપતો અધિરણ કેવળ જ્ઞાન છે તો કેવળ દર્શન.